श्री ब्रह्म पुराण अध्याय 7 आयु अने नहुषना वंशनु वर्णन रजी तथा यातिनु चरित्र। लोमहर्षणजी कहे छे आयुना एमनी पत्नी सर्वाभानु कुमारी प्रभाना गर्भथी 5 पुत्र थया। ए बधा वीर अने महारथी हता। सर्वप्रथम नहुषनो जन्म थयो, ત્યાર પછી વૃદ્ધ શર્મા ઉત્પન્ન થયા, પછી ક્રમશઃ રંભ, રજી અને અનેના થયા। તેઓ ત્રણેય લોકમાં વિખ્યાત હતા। રજીને 500 પુત્ર હતા, એ બધા રાજે ક્ષત્રિયના નામે વિખ્યાત થયા। એમનાથી ઇન્દ્ર પણ ડરતા હતા। પૂર્વકાળમાં દેવાસુર સંગ્રામ થતા બંને પક્ષોના લોકોએ બ્રહ્માજીને પૂછ્યું, હે ભગવાન, આપ પ્રાણી માત્રના સ્વામી છો, તો જણાવો કે અમારા બંનેમાંથી કયો પક્ષ વિજયી થશે, અમે આ વાતને જાણવા ઈચ્છીએ છીએ। બ્રહ્માજીએ કહ્યું, રાજા રજી હથિયાર હાથમાં લઈને જેમના માટે યુદ્ધ કરશે તેઓ નિસંદેહ ત્રણેય લોક પર વિજય પ્રાપ્ત કરી શકે છે। જે પક્ષમાં રજી છે ત્યાં જ ધૃતિ છે, જ્યાં ધૃતિ છે ત્યાં જ લક્ષ્મી છે, અને જ્યાં ધૃતિ અને લક્ષ્મી છે ત્યાં ધર્મ અને વિજય છે। આ સાંભળીને દેવતા અને દાનવ બંનેના મન પ્રસન્ન થઈ ગયા। તેઓ રજી પાસે આવીને બોલ્યા, રાજન, તમે અમારા વિજય માટે શ્રેષ્ઠ ધનુષ્ય ધારણ કરો। ત્યારે રજીએ સ્વાર્થને સામે રાખીને પોતાના યશને પ્રકાશમાં લાવીને બંને પક્ષના લોકોને કહ્યું, દેવતાઓ, જો હું પોતાના પરાક્રમથી સમસ્ત દૈત્યોને જીતીને ધર્મ પ્રમાણે ઇન્દ્ર બની શકું તો તમારા પક્ષે યુદ્ધ કરીશ। દેવતાઓએ આ શરતને પહેલેથી જ માન્ય રાખી। એમણે કહ્યું, રાજન, એવું જ કરો, તમારી મનોકામના પૂર્ણ થાઓ। દેવતાઓની આ વાત સાંભળીને રાજા રજીએ અસુરોને પણ આ જ વાત પૂછી। ત્યારે અહંકારી દાનવોએ સ્વાર્થનો વિચાર કરીને એમને અભિમાન સાથે ઉત્તર આપ્યો, રાજન, તમે આ યુદ્ધમાં ચૂપચાપ ઊભા રહો, અમારા ઇન્દ્ર તો પ્રહલાદ જ થશે, એમના માટે અમે વિજયી થવા આવ્યા છીએ। દેવતાઓએ ફરી કહ્યું, રાજન, તમે દૈત્યોને જીતીને દેવેન્દ્ર થઈ શકો છો। ત્યારે રજીએ બધા દાનવોનો, જેઓ દેવરાજ ઇન્દ્ર માટે અવધ્ય હતા, સંહાર કરી નાખ્યો અને દેવતાઓની નષ્ટ થયેલી સંપત્તિને ફરી એમની પાસેથી છીનવી લીધી। તે સમયે દેવતાઓ સહિત ઇન્દ્ર મહારાજ રજીની પાસે આવ્યા અને પોતાને તેમના પુત્ર તરીકે ઓળખાવીને બોલ્યા, તાત, આપ વાસ્તવમાં અમારા સૌના ઇન્દ્ર છો, કેમ કે હું ઇન્દ્ર આજથી તમારો પુત્ર કહેવાઈશ। ઇન્દ્રની વાત સાંભળીને એમની માયાથી વંચિત થઈને રજીએ તથાસ્તુ કહી દીધું। એ ઇન્દ્ર પર બહુ પ્રસન્ન હતા। રંભને કોઈ પુત્ર ન હતો। હવે અનેનાના વંશનું વર્ણન કરીશ। અનેનાના પુત્ર મહાયશસ્વી રાજા પ્રતિક્ષત્ર થયા। પ્રતિક્ષત્રના પુત્ર સંજય, સંજયના પુત્ર જય, જયના પુત્ર વિજય, વિજયના કૃતિ, કૃતિના હયર્ષ્વ, હયર્ષ્વના પરાક્રમી સહદેવ, સહદેવના ધર્માત્મા નદીન, નદીનના જયતસેન, જયતસેનના સંકૃતિ તથા સંકૃતિના પુત્ર મહાયશસ્વી ધર્માત્મા શત્રુવૃદ્ધ થયા। એમનો પુત્ર સુનહોત્ર હતો। એનો કાશ, શલ અને ગુત્સ મદ એ ત્રણેય ધર્માત્મા પુત્ર થયા। ગુત્સમદના પુત્ર સુનક હતા। સુનકથી શૌનકનો જન્મ થયો। શલના પુત્રનું નામ આષ્ટિસેન હતું। તેમના કાશ્ય થયા। કાશ્યના પુત્રનું નામ કાશ્યપ હતું। કાશ્યપના દીર્ઘતપા, દીર્ઘતપાના ધનુ અને ધનુના પુત્ર ધન્વંતરી થયા। તેઓ કાશીના મહારાજને બધા રોગોનો નાશ કરનારા હતા। તેમણે ભરદ્વાજ પાસેથી આયુર્વેદનું અધ્યયન કરીને ચિકિત્સાનું કામ કર્યું। ધન્વંતરીના પુત્ર કેતુમાન થયા અને કેતુમાનના વીર પુત્ર ભીમરથ નામે પ્રસિદ્ધ થયા। ભીમરથના પુત્ર રાજા દિવોદાસ થયા, જે કાશીના સમ્રાટ અને ધર્માત્મા હતા। દિવોદાસને તેમની પત્ની દેશદવતીના ગર્ભથી પ્રતરદન નામે પુત્ર થયો। પ્ર પ્રતરગણના બે પુત્ર હતા, વત્સ અને ભાર્ગ. વત્સના પુત્ર અલર્ક અને અલર્કના સન્નતિ થયા. અલર્ક મોટા બ્રાહ્મણ ભક્ત અને સત્ય પ્રતિજ્ઞ હતા. સંત સનંતીના પુત્ર ધર્માત્મા સુનિત થયા. સુનિતના મહાયશસ્વી ક્ષેમ, ક્ષેમના કેતુમાન, કેતુમાનના સુકેતુ, સુકેતુના ધર્મકેતુ, ધર્મકેતુના મહારથી સત્યકેતુ, સત્યકેતુના રાજા વિભુ, વિભુના અનર્થ, અનર્થના સુકુમાર, સુકુમારના ધર્માત્મા દૃષ્ટકેતુ, દૃષ્ટકેતુના રાજા વેણુહોત્ર અને તેમના પુત્ર ભાર્ગ થયા. પ્રતરદનના જે વત્સ અને ભાર્ગ નામે બે પુત્ર હતા, તેમાં વત્સના વત્સભૂમિ અને ભાર્ગના ભાર્ગભૂમિ નામે પુત્ર થયા, પુત્ર હતા. ભાર્ગના ભાર્ગભૂમિ નામે પુત્ર હતા. કાશ્યના કુળમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જાતિના હજારો પુત્ર થયા. હવે નહુસના વંશના સંતાનોનું વર્ણન સાંભળો. નહુસના તેમની પત્ની પિતૃકન્યા વિરજાના ગર્ભથી પાંચ મહાબળી પુત્ર થયા, જે ઇન્દ્ર જેવા તેજસ્વી હતા. તેમના નામ છે યતિ, યયાતિ, સંયાતિ, આયાતિ તથા પાર્શ્વક. એમાં યતિ મોટા હતા, ત્યાર પછી યયાતિ ઉત્પન્ન થયા. યતિ એ કુકતસ્થની કન્યા ગૌ સાથે લગ્ન કર્યા હતા. એ મોક્ષ ધર્મનો આશ્રય લઈને બ્રહ્મ સ્વરૂપ મુનિ થઈ ગયા. તે પાંચ ભાઈઓમાં યયાતિ આ પૃથ્વીને જીતીને શુક્રાચાર્યની પુત્રી દેવ્યાની તથા અસુર કન્યા શર્મિષ્ઠાને પત્ની રૂપે પ્રાપ્ત કરી હતી. દેવ્યાનીએ યદુ અને તુર્વસુને જન્મ આપ્યો તથા વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાએ દુહ્ય, અનુ તથા પુરુ નામક પુત્રોને જન્મ આપ્યો. યયાતિ પર પ્રસન્ન થઈને ઇન્દ્રે એમને અત્યંત પ્રકાશમાન રથ પ્રદાન કર્યો. તેમાં મનોવેગી દિવ્ય અશ્વો જોડેલા હતા. યયાતિએ તે શ્રેષ્ઠ રથ દ્વારા છ રાત્રિમાં જ સંપૂર્ણ પૃથ્વી તથા દેવતાઓ અને દાનવોને પણ જીતી લીધા. તેઓ યુદ્ધમાં શત્રુઓ માટે દુર્ધર્ષ હતા. સમુદ્ર અને સાત દ્વીપો સહિત સંપૂર્ણ પૃથ્વીને પોતાના અધિકારમાં કરીને તેમણે તેના પાંચ ભાગ કર્યા અને તેને પાંચ પુત્રોમાં વહેંચી દીધી. ત્યાર પછી તેમણે એક દિવસ યદુને કહ્યું, બેટા મારે તમારી યુવાવસ્થા જોઈએ છે, તમે મારી વૃદ્ધાવસ્થા ગ્રહણ કરીને મને તમારી યુવાવસ્થા આપો, તેના વડે હું તમારા જેવો યુવાન થઈને પૃથ્વી પર વિચરીશ. આવું સાંભળીને યદુએ કહ્યું, રાજન, વૃદ્ધાવસ્થામાં ખાવા પીવા સંબંધી ઘણા દોષ છે, તેથી હું તે લઈ શકું એમ નથી. તમારા બીજા પુત્રો પણ છે જે મારાથી પણ વધારે પ્રિય છે, તેથી યુવાવસ્થા ગ્રહણ કરવા માટે કોઈ બીજા પુત્રને બોલાવો. યયાતિ બોલ્યા, અરે મૂર્ખ, મારો અનાદર કર્યા પછી તારા માટે કયો આશ્રમ છે અથવા કયા ધર્મનું વિધાન છે? હું તો તારો ગુરુ છું, પછી મારી વાત કેમ માનતો નથી? આ પ્રમાણે કહીને યયાતિએ ક્રોધિત થઈને યદુને શ્રાપ આપ્યો, અરે મૂર્ખ, તારા વંશજોને કદી રાજ્ય મળશે નહીં. પછી યયાતિએ ક્રમશઃ દ્રુહ્યુ, તુર્વસુ તથા અનુને પણ આ વાત કહી, પરંતુ તેમણે પણ યુવાવસ્થા આપવાનું નકારી કાઢ્યું. ત્યારે યયાતિ અત્યંત ક્રોધપૂર્વકે બધાને પણ પૂર્વવત શ્રાપ આપી દીધો. પછી રાજાએ પોતાના સૌથી નાના પુત્ર પુરુને પણ આ પ્રમાણે કહ્યું, વત્સ, જો તમને સ્વીકાર હોય તો મારી વૃદ્ધાવસ્થા લઈને તમે તમારી યુવાવસ્થા મને આપો. પિતાની આજ્ઞા અનુસાર પુરુએ એમની વૃદ્ધાવસ્થા સ્વીકારી લીધી અને યયાતિ હવે પુરુની જેમ યુવાન બનીને પૃથ્વી પર વિચરવા લાગ્યા. કામનાઓનો અંત શોધતા એ ચિત્રરથ નામક વનમાં ગયા અને ત્યાં વિશ્વાસી વિશ્વાસચી નામની અપ્સરા સાથે રમણ કરવા લાગ્યા. પછી કામ અને ભોગથી તૃપ્ત થઈ ચૂકેલા મહારાજ યયાતિએ પુરુની પાસે જઈને પોતાની વૃદ્ધાવસ્થા પાછી લઈ લીધી. તે સમયે યયાતિએ જે ઉદ્ગારો પ્રગટ કર્યા તેના પર ધ્યાન આપવાથી મનુષ્ય બધા ભોગોમાંથી પોતાના મનને તે પ્રમાણે વાળી શકે છે, જેમ કાચબો પોતાના અંગોને બધી બાજુથી સંકોચી લે છે. યયાતિ બોલ્યા, ન જાતુ કામહ કામાનુ, ન જાતિ ન જાતુ કામહ કામા નામ ઉપભોગેન શામ્યતિ, હવિષા કૃષ્ણો તર્મેવ ભૂય એવા ભીવર્ધતે, યત પૃથ્વયામ વ્રીહ્યમ હિરણ્યમ પશવઃ સ્ત્રીયઃ નાલમ એકસ્ય તત્સર્વમિતિ कृत्वा न मुह्यति। यदा भावं न कुरुते सर्वभूतेषु पापकं कर्मणा मनसा वाचा ब्रह्मा संपद्यते तदा। यदा तेभ्यो न बिभेति यदा चास्मनात् न बिभ्यति यदा निच्छति न दृष्टि ब्रह्म संपद्यते तदा। या दुस्तजा दुर्मति भीर्या न जीर्यति जीर्यतः। यो अशो प्राणांतिको रोगस्तां तृष्णां त्यजतः सुखं जीर्यन्ति जीर्यतः। केशा दन्ता जीर्यन्ति जीर्यतः। धनसा जीवितासा च जीर्यतो अपि न जीर्यति। यच्च काम सुखम लोके यच्च दिव्यम महत् सुखम तृष्णा क्षय सुख शेते नारहन्ति षोडशी कलाम। बारमा अध्यायनो 40 थी 46 श्लोक संख्या। भोगोनी इच्छा भोग भोगवाती कदी शांत थती नथी, परंतु अग्नि में घी नाखवानी जेम वधारे ने वधारे प्रज्वलित थी जाय छे। आ पृथ्वी पर जेटला पण अन्न सोनू पशु स्त्रीओ छे ते बधा मळीने एक मनुष्य ने माटे पण पर्याप्त नथी। आवु समझीने विद्वान मनुष्य मोहमां पड़तो नथी। ज्यारे जीव मन वाणी अने क्रिया द्वारा कोई पण प्राणी माटे पाप बुद्धि करतो नथी त्यारे ब्रह्म भाव ने प्राप्त थाय छे। ज्यारे ते कोई पण प्राणी थी डरतो नथी तथा तेनाथी कोई पण प्राणी भयभीत थता नथी त्यारे ते इच्छा अने द्वेष थी पर थई जाय छे। ते समय ब्रह्म भाव ने प्राप्त थाय छे। खोटी बुद्धि ना मानसो द्वारा जेनो त्याग थवो अघरो छे, जे मनुष्य ना वृद्ध थवा छता वृद्ध थती नथी तथा जे प्राण नाशक रोग जेवी छे ते तृष्णा नो त्याग करनार ने जे सुख मळे छे। वृद्ध मनुष्य ना वाळ पाकी जाय छे, दांत पड़ी जाय छे, परंतु धन अने जीववानी आशा त्यारे पण ओछी थती नथी। संसारमां जे काम सुख छे तथा जे दिव्य लोकनुं महान सुख छे તે બધા મળીને તૃષ્ણા ક્ષયથી મળનારા સુખનું 16માં ભાગની પણ બરાબરી કરી શકતા નથી। આ પ્રમાણે કહીને રાજર્ષિ યાતિ સ્ત્રી સાથે વનમાં ચાલ્યા ગયા। ત્યાં એમણે દીર્ઘકાળ સુધી કઠોર તપ કર્યું। તપસ્યા દ્વારા તેમણે ભૃગુતુંગ નામના તીર્થમાં જઈને સદગતિ પ્રાપ્ત કરી। મહાયશસ્વી યાતિએ સ્ત્રી સહિત ઉપવાસ કરીને દેહ ત્યાગ કર્યો અને સ્વર્ગ લોકને પ્રાપ્ત કરી લીધો। અધ્યાય 7 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।